পারা নম্বর 30 আম্মা সূরে নবা। বিসমিল্লাহির রহমানির রহিম। আল্লাহনা নাম থি যে অত্যন্ত কৃপাড়ু অনে দয়াড়ু ছে। আম্মা ইয়াসাসালুন, আ লোকো কই বস্তু বিষয়ে পুছপরছ করি রহ্যা ছে। আমিন নবাইল আযীম আল্লাযী হুম ফীহি মুখতারিফুন। শু তে মহান সমাচার বিষে যে অঙ্গে তেও বিবিধ বাতো বানাওয়ামা লাগেলা ছে। কল্লা সায়ালমু, কদাপি নহীঁ, টুঁক সময়মাঁ আজ আমনে খবর পড়ি যশে। থুম্মা কাল্লা সায়ালমুন, হা কদাপি নহীঁ, টুঁক সময়মাঁ আজ আমনে খবর পড়ি যশে। আলম নাজআলিল আরদ মিহাদা, শু আ হকীকত নথি কে আমে ধরতিনে পাথরণু বানাবি। અને પર્વતોને ખૂંટાઓની જેમ ખોસી દીધા। અને તમને પુરુષો અને સ્ત્રીઓની જોડીઓના રૂપમાં પેદા કર્યા। અને તમારી નિદ્રાને આરામનું કારણ બનાવી। અને રાત્રિને ઢાંકનાર। તથા દિવસને જીવિકાનો સમય બનાવ્યો। અને તમારી ઉપર સાત મજબૂત આકાશોનું નિર્માણ કર્યું। અને એક અત્યંત પ્રકાશમય અને ગરમ દીપ પેદા કર્યો। અને વાદળોમાંથી સતત વરસાદ વરસાવ્યો। જેથી તેના દ્વારા અનાજ અને વનસ્પતિ અને ગીચ બાગ બગીચા ઉગાડો। નિશંક ન્યાયનો દિવસ એક નિર્ધારિત સમય છે। જે દિવસે સૂરમાં ફૂંક મારી દેવામાં આવશે, તમે ટોળાબદ્ધ નીકળી આવશો। અને આકાશ ઉઘાડી દેવામાં આવશે ત્યાં સુધી કે તે દરવાજા જ દરવાજા થઈ જશે। અને પર્વતો ચલાવવામાં આવશે ત્યાં સુધી કે તે મૃગજળ બની જશે। હકીકતમાં જહન્નમ એક ફાંસલો છે વિદ્રોહીઓનું સ્થાન, જેમાં તેઓ યુગો સુધી પડ્યા રહેશે। એમાં તેઓ કોઈ ઠંડક અને પીવા લાયક કોઈ વસ્તુનો સ્વાદ નહીં ચાખે. કાંઈ મળશે તો ફક્ત ગરમ પાણી અને જખમોનું ધોવાણ. તેમના કરતૂકોનો પૂરેપૂરો બદલો. તેઓ કોઈ હિસાબની અપેક્ષા રાખતા ન હતા. અને અમારી આયતોને તેમણે તદ્દન ખોટી ઠેરવી દીધી હતી. અને સ્થિતિ એ હતી કે અમે દરેક વસ્તુ ગણી ગણીને લખી રાખી હતી. હવે ચાખો સ્વાદ, અમે તમારા માટે યાતના સિવાય કોઈ વસ્તુમાં હરગિજ વધારો કરીશું નહીં. નિશંક પરેશગાર લોકો માટે સફળતાનું એક સ્થાન છે. બાગ અને દ્રાક્ષ, અને નવયુવાન સમવ્યસ્ક કુમારિકાઓ, અને ઉભરાતા જામ. ત્યાં કોઈ બેહુદી અને ઝૂઠી વાત તેઓ નહીં સાંભળે. બદલો અને પુષ્કળ ઇનામ તમારા રબ તરફથી. તે અત્યંત કૃપાળુ અલ્લાહ તરફથી જે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની દરેક વસ્તુનો માલિક છે, જેની સામે કોઈને પણ બોલવાની હિંમત નથી. જે દિવસે રૂહ અને ફરિશ્તા કતારબદ્ધ ઉભા હશે, કોઈ બોલશે નહીં સિવાય તે જેને અત્યંત કૃપાળુ પરવાનગી આપે અને જે યોગ્ય વાત કહે. એ દિવસ ચોક્કસ આવવાનો છે. હવે જેની ઈચ્છા થાય તે પોતાના રબ તરફ પાછા ફરવાનો માર્ગ અપનાવી લે. અને તમને એ આપત્તિથી ડરાવી દીધા છે જે નજીક આવી પહોંચી છે. જે દિવસે મનુષ્ય એ બધું જોઈ લેશે જે તેના હાથોએ આગળ મોકલ્યું છે, અને કાફિર પોકારી ઉઠશે કે કદાચ હું માટી હોત. સૂરે નાઝિયાત. بسم الله الرحمن الرحيم الله نا نام تھی جی اتینت کرپالو انے دیاڑو چھے والنازعات غرقا سوگن چھے تے فرشتاؤنا جے او ڈوبی نے کھینچے چھے والناشطات نشطا અને ધીરેથી કાઢી લઈ જાય છે. અને તે ફરિશ્તાઓના જેઓ સૃષ્ટિમાં ઝડપથી તરતા ફરે છે. પછી આદેશ પાલનમાં એકબીજાથી આગળ વધે છે. પછી અલ્લાહના આદેશો અનુસાર મામલાઓનો વહીવટ કરે છે. જે દિવસે ધરતીકંપનો આંચકો હચમચાવી નાખશે, અને તે પછી એક બીજો આંચકો લાગશે. કેટલાક હૃદય એવા હશે જે તે દિવસે ભયથી ધ્રુજી રહ્યા હશે. તેમની નજરો ભયભીત હશે. આ લોકો કહે છે, શું ખરેખર અમને વાળીને પાછા લાવવામાં આવશે? શું જ્યારે અમે જીર્ણ અને પોલા હાડકા બની ગયા હોઈશું? કોલુ તિલ્કે ઇઝન કરવતુન ખાસિરં તેઓ કહેવા લાગ્યા, આ પાછું આવવું તો ઘણું નુકસાન પહોંચાડનારું હશે. જો કે આ ફકત એટલું જ કાર્ય છે કે એક જોરદાર ધમકી અપાશે. અને આ લોકો અચાનક ખુલ્લા મેદાનમાં મોજૂદ હશે. શું તમને મૂસાના કિસ્સાની જાણ થઈ છે? જ્યારે તેના રબે તેને તુવાની પવિત્ર ખીણમાં પોકાર્યો હતો, કે ફિરૌન પાસે જા, તે વિદ્રોહી બની ગયો છે. અને તેને કહે કે શું તું એ માટે તૈયાર છે કે પવિત્રતા અપનાવે, અને હું તારા રબ તરફ તારું માર્ગદર્શન કરું તો તારી અંદર તેનો ભય ઉદ્ભવે. પછી મૂસાએ ફિરૌન પાસે જઈ તેને મોટી નિશાની બતાવી, પરંતુ તેણે તેને ખોટી ઠેરવી દીધી અને ન માન્યો. પછી છળકપટ કરવા માટે પાછો ફર્યો અને લોકોને ભેગા કરી તેણે પુકારીને કહ્યું, હું તમારો સૌથી મોટો રબ છું. અંતમાં અલ્લાહે તેને આખિરત અને દુનિયાની સજામાં ઝડપી લીધો. હકીકતમાં આમાં મોટો બોધપાઠ છે તે દરેક વ્યક્તિ માટે જે ડરે. શું તમારા લોકોનું સર્જન વધુ મુશ્કેલ કામ છે કે આકાશનું? અલ્લાહે તેને સર્જ્યો, તેની છત અત્યંત ઊંચી ઉઠાવી, પછી તેનું સમતોલન સ્થાપ્યું અને તેની રાત ઢાંકી અને તેનો દિવસ કાઢ્યો. આના પછી ધરતીને તેણે પાથરી, તેમાંથી તેનું પાણી અને ઘાસચારો કાઢ્યા અને તેમાં પર્વતો ખોસી દીધા. જીવન નિર્વાહના સાધન તરીકે તમારા માટે અને તમારા ઢોરો માટે. પછી જ્યારે તે મોટી આફત આવશે, તે દિવસે માનવી પોતાની કરણી યાદ કરશે. અને દરેક જોનારની સામે જહન્નમ ઉઘાડી મૂકી દેવામાં આવશે. તો જેણે વિદ્રોહ કર્યો હતો અને દુનિયાના જીવનને પસંદગી આપી હતી, જહન્નમ જ તેનું ઠેકાણું હશે. અને જેણે પોતાના રબ સમક્ષ ઉભા થવાનો ભય રાખ્યો હતો અને મનને ખરાબ ઈચ્છાઓથી દૂર રાખ્યું હતું, જન્નત તેનું ઠેકાણું હશે. આ લોકો તમને પૂછે છે, આખરે એ ઘડી ક્યારે આવી પહોંચશે? તમારું શું કામ કે તેને સમય બતાવો? તેનું જ્ઞાન તો અલ્લાહ ઉપર જ સમાપ્ત છે. તમે ફકત ચેતવનારા છો એ દરેક વ્યક્તિને જે તેનાથી ડરે. જે દિવસે આ લોકો તેને જોઈ લેશે તો આમને એમ લાગશે કે દુનિયામાં અથવા મૃત્યુ અવસ્થામાં આ લોકો માત્ર એક દિવસના આગલા અથવા પાછલા પહોર સુધી રોકાયા છે. સુરે અબસ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નારાજ થયો અને મુખ ફેરવી લીધું. એ વાત પર કે તે અંધ તેની પાસે આવી ગયો. તમને શું ખબર, કદાચ તે સુધરી જાય. અથવા શિખામણ ઉપર ધ્યાન આપે અને શિખામણ આપવી તેના માટે લાભદાયક હોય. જે વ્યક્તિ લાપરવાહી કરે છે તેની તરફ તો તમે ધ્યાન આપો છો. જો કે તે ન સુધરે તો તમારી ઉપર તેની શી જવાબદારી છે. અને જે પોતે જ તમારી પાસે દોડતો આવે છે અને ડરી રહ્યો હોય છે, તેની તમે ઉપેક્ષા કરો છો. હરગિજ નહીં, આ તો એક ઉપદેશ છે. જેનું દિલ ચાહે આને સ્વીકારે. આ એવી પુસ્તિકાઓમાં લિખિત છે જે માનવંત છે. ઉચ્ચ દરજ્જાની છે, પવિત્ર છે. આદરણીય અને પ્રમાણિક લખનારાઓના હાથોમાં રહે છે. લાનત પડે માનવી ઉપર સત્યનો કેવો કટ્ટર ઇનકાર કરનારો છે આ. મિન અય શયઇન ખલકહ, અલ્લાહે આને કઈ વસ્તુમાંથી પેદા કર્યો છે. મિન નુતફતિન ખલકહ ફકદરહ, વીર્યના એક બિંદુમાંથી અલ્લાહે આને પેદા કર્યો, પછી આનું તકદીર નક્કી કર્યું. તુમ પછી આના માટે જીવન માર્ગ સરળ બનાવ્યો. તુમ અમાતહુ ફઅકબર, પછી આને મૃત્યુ આપ્યું અને કબરમાં પહોંચાડ્યો. તુમ ઇઝા શા અનશર, પછી જ્યારે ઈચ્છે ત્યારે તે આને બીજી વાર ઊભો કરી દે. હરગિજ નહીં, આણે તે ફરજ અદા નથી કરી જેનો આદેશ અલ્લાહે આને આપ્યો હતો. પછી જરા માનવી પોતાના ખોરાકને જુએ. અમે પુષ્કળ પાણી રેડ્યું. તુમ શકકુનલ અર્દ શક, પછી ધરતીને અજબ રીતે ફાડી. પછી તેમાં ઉગાડ્યા અનાજ, અને દ્રાક્ષ અને શાકભાજી, વઝૈતૂન વનખલ, તથા જૈતૂન અને ખજૂરો, અને ગીજ બગીચા, અને જાત જાતના ફળો અને ઘાસચારો, તમારા માટે અને તમારા ઢોર માટે જીવન સામગ્રી તરીકે. અંતે જ્યારે તે કાન બહેરા કરી નાખે તેવી ગર્જના થશે. એ દિવસે મનુષ્ય પોતાના ભાઈ અને પોતાની માતા અને પોતાના પિતા અને પોતાની પત્ની અને પોતાના સંતાનથી દૂર ભાગશે. આમાંની દરેક વ્યક્તિ ઉપર તે દિવસે એવો સમય આવી પડશે કે તેને પોતાના સિવાય કોઈનું ભાન નહીં હોય. કેટલાક ચહેરા તે દિવસે ચમકી રહ્યા હશે, પુલકિત અને આનંદિત હશે. અને કેટલાક ચહેરાઓ ઉપર તે દિવસે ધૂળ ઉડતી હશે, અને કાલીમાં છવાયેલી હશે. આ જ કાફિર અને દુરાચારી લોકો હશે. સૂરે તકવીર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે સૂર્ય લપેટી દેવામાં આવશે, અને જ્યારે તારાઓ વિખરાઈ જશે, અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે, અને જ્યારે 10 મહિનાની ગાભણી ઊંટણીઓ પોતાના હાલ ઉપર છોડી દેવામાં આવશે, અને જ્યારે વન્ય પશુઓ સમેટી એકત્ર કરી દેવામાં આવશે, અને જ્યારે સમુદ્રો સળગાવી મૂકવામાં આવશે, અને જ્યારે આત્માઓ શરીરો સાથે જોડી દેવામાં આવશે, અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે, કે તે કયા અપરાધ માટે મારી નાખવામાં આવી. અને જ્યારે કર્મ નોંધો ખોલવામાં આવશે, અને જ્યારે આકાશનો પડદો હટાવી દેવામાં આવશે, અને જ્યારે જહન્નમ ધગધગાવવામાં આવશે, અને જ્યારે જન્નત નજીક લઈ આવવામાં આવશે, સુમ્મા અહબરત, તે સમયે દરેક મનુષ્યને ખબર પડી જશે કે તે શું લઈને આવ્યો છે. તો નહીં, હું સોગંધ ખાઉં છું પલટનારા અને છુપાઈ જનારા તારાઓના. અને રાત્રિના જ્યારે તે વિદાય થઈ, અને પ્રભાતના જ્યારે તેણે શ્વાસ લીધો, હકીકતમાં આ એક પ્રતિષ્ઠિત સંદેશવાહકના બોલ છે. જે ઘણી શક્તિ ધરાવે છે, સિંહાસનના માલિકને ત્યાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે. ત્યાં તેના આદેશનું પાલન થાય છે, તે ભરોસા પાત્ર છે. અને હે મક્કાવાસીઓ, તમારો સાથી દીવાનો નથી. તેણે તે સંદેશવાહકને પ્રકાશિત ક્ષિતિજ ઉપર જોયો છે. અને તે ગેબના આ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની બાબતમાં કંજૂસ નથી. અને આ કોઈ હરદૂત શૈતાનના બોલ નથી. પછી તમે ક્યાં જઈ રહ્યા છો? આ તો સમગ્ર વિશ્વના લોકો માટે એક ઉપદેશ છે. તમારા પૈકી એ દરેક વ્યક્તિ માટે જે સીધા માર્ગ ઉપર ચાલવા ઈચ્છતી હોય. અને તમારા ઈચ્છવાથી કંઈ થતું નથી જ્યાં સુધી અલ્લાહ રબ્બુલ આલમીન ન ચાહે. સૂરે ઇન્ફિતાર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે આકાશ ફાટી જશે, અને જ્યારે તારા વિખરાઈ જશે, અને જ્યારે સમુદ્રો ફાડી નાખવામાં આવશે, અને જ્યારે કબરો ઉઘાડી દેવામાં આવશે, ત્યારે દરેક વ્યક્તિને તેનું આગળ પાછળનું બધું કરેલું અને ન કરેલું જણાઈ જશે. હે માનવી, કઈ વસ્તુએ તને પોતાના એ કૃપાળુ રબ વિશે ભ્રમણામાં નાખી દીધો? الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ જેણે તને પેદા કર્યો, તને સર્વાંગ સુડોળ બનાવ્યો, તને સપ્રમાણ બનાવ્યો. અને જે સ્વરૂપમાં ઈચ્છ્યું તને જોડીને તૈયાર કર્યો. કલ્લા બલ તુકઝ્ઝિબૂન બિદ્દીન, હરગિજ નહીં, પરંતુ સાચી વાત એ છે કે તમે લોકો બદલા તથા સજાને ખોટા ઠેરવો છો. જો કે તમારી ઉપર નિરીક્ષકો નિમવામાં આવેલા છે. એવા માનવંત લખનારાઓ જે તમારા પ્રત્યેક કાર્યને જાણે છે. નિશંક નેક લોકો આનંદમાં હશે. અને નિશંક દુષ્કર્મીઓ જહન્નમમાં જશે. બદલાના દિવસે તેઓ તેમાં દાખલ થશે. અને તેનાથી તેઓ હરગિજ ગેરહાજર રહી શકશે નહીં. અને તમે શું જાણો કે તે બદલાનો દિવસ શું છે? હા, તમને શી ખબર કે તે બદલાનો દિવસ શું છે? આ એ દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ માટે કાંઈ કરવું કોઈના અધિકારમાં નહીં હોય. ફેંસલો તે દિવસે સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં હશે. સૂરે મુતફ્ફિફીન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વિનાશ છે તોલ માપમાં ઓછું આપનારાઓ માટે, જેમની સ્થિતિ એવી છે કે જ્યારે લોકો પાસેથી લે છે તો પૂરેપૂરું લે છે. અને જ્યારે તેમને માપીને અથવા તોલીને આપે છે ત્યારે તેમને ઓછું આપે છે. શું આ લોકો નથી સમજતા કે એક મહાન દિવસે આ લોકો ઉઠાવીને લાવવામાં આવવાના છે? એ દિવસે જ્યારે સૌ લોકો દુનિયાઓના માલિક સમક્ષ ઉભા હશે. હરગીજ નહીં, ચોક્કસપણે દુરાચારીઓની કર્મ નોંધ કારાવાસના દફતરમાં છે. અને તમે શું જાણો કે શું છે એ કારાવાસનું દફતર? તે એક લિખિત ગ્રંથ છે. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. જેઓ બદલાના દિવસને ખોટું ઠેરવે છે. અને તેને ખોટું ઠેરવતી નથી, પરંતુ એ દરેક વ્યક્તિ જે હદથી વધી જનાર દુષ્કર્મી છે. તેને જ્યારે અમારી આયતો સંભળાવવામાં આવે છે તો કહે છે, આ તો પ્રાચીન યુગની વાર્તાઓ છે. હરગીજ નહીં, બલકે તેમના હૃદયો ઉપર તેમના દુષ્કર્મોનો કાટ ચડી ગયો છે. હરગીજ નહીં, નિશ્ચિતપણે તે દિવસે આ લોકો પોતાના રબના દર્શનથી વંચિત રાખવામાં આવશે. પછી આ લોકો જહન્નમમાં જઈ પડશે. પછી એમને કહેવામાં આવશે કે આ એ જ વસ્તુ છે જેને તમે ખોટી ઠેરવતા હતા. હરગીજ નહીં, નિશંક સદાચાર્યોની કર્મ નોંધ ઉચ્ચ દરજ્જાના લોકોના દફતરમાં છે. અને તમને શું ખબર કે શું છે એ ઉચ્ચ દરજ્જાના લોકોનું દફતર? એક લિખિત ગ્રંથ. જેની દેખરેખ નિકટના ફરિશ્તા રાખે છે. નિશંક નેક લોકો ખૂબ આનંદમાં હશે. ઊંચી બેઠકો ઉપર બિરાજી જોઈ રહ્યા હશે. તેમના મુખ ઉપર તમને સુખનું તેજ જણાશે. તેમને વિશુદ્ધ સીલબંધ શરાબ પીવડાવવામાં આવશે. જેની ઉપર કસ્તુરીની મહોર લગાડેલી હશે, જેઓ બીજા લોકોથી આગળ વધી જવા માંગતા હોય તેઓ આ વસ્તુ પ્રાપ્ત કરવામાં આગળ વધી જવાનો પ્રયત્ન કરે. તે શરાબમાં તસ્નીમનું મિશ્રણ હશે. આ એક ઝરણું છે જેના પાણી સાથે નિકટના લોકો મદીરા પાન કરશે. અપરાધીઓ દુનિયામાં ઈમાન લાવનારાઓની હાંસી ઉડાવતા હતા. જ્યારે તેમની પાસેથી પસાર થતા તો આંખો મિચકારીને તેમની તરફ ઇશારા કરતા હતા. પોતાના કુટુંબીજનો તરફ પાછા ફરતા ત્યારે બહુ આનંદિત થતા પાછા ફરતા હતા. અને જ્યારે તેમને જોતા તો કહેતા હતા કે આ બહેકી ગયેલા લોકો છે. જોકે તેઓ તેમની ઉપર દેખરેખ રાખનાર બનાવીને મોકલવામાં આવ્યા ન હતા. આજે ઈમાન લાવનારા લોકો કાફીરો ઉપર હસી રહ્યા છે. આસનો ઉપર બિરાજી તેમની દશા જોઈ રહ્યા છે. મળી ગયું ને કાફીરોને તેમની એક અણીનું પુણ્ય જે તેઓ કર્યા કરતા હતા. સુરય ઇન્શિકાક. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે આકાશ ફાટી જશે, અને પોતાના રબના આદેશનું પાલન કરશે, અને તેનું કર્તવ્ય આ જ છે કે પોતાના રબના આદેશોનું પાલન કરે. અને જ્યારે ધરતી ફેલાવી દેવામાં આવશે, અને જે કંઈ તેના પેટાળમાં છે તેને બહાર ફેંકી ખાલી થઈ જશે. અને પોતાના રબના આદેશનું પાલન કરશે, અને તેનું કર્તવ્ય આ જ છે કે તેના આદેશનું પાલન કરે. અયુહલ ઇન્સાનુ ઇન્નક كادح إلى ربك كدحا فملاقيه. اے માનવી, તું પરિશ્રમ પૂર્વક પોતાના રબની તરફ જઈ રહ્યો છે અને તેને મળવાનો છે. فأما من أوتي كتابه بيمينه جيني كرمنون تنا جملا هاتما آپاما آوي فسوف يحاسب حسابا يسيرا تني پاسه تي هلوو حساب لیواشه وينقلب إلى أهله مسرورا અને તે સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે. રહી એ વ્યક્તિ જેની કર્મ નોંધ તેની પીઠ પાછળ આપવામાં આવશે, તો તે મોતને પુકારશે. અને ભડકે બળતી આગમાં જઈ પડશે. તે પોતાના કુટુંબીઓમાં મગ્ન હતો. તેણે સમજ્યું હતું કે તેને ક્યારે પાછા ફરવાનું નથી. પાછા ફરવાનું કેવી રીતે ન હતું, તેનો રબ તેના કરતૂક જોઈ રહ્યો હતો. તો નહીં, હું સોગંદ ખાઉં છું સંધ્યાની લાલિમાના, અને રાત્રિના, અને જે કંઈ તે સંકેલી લે છે, અને ચંદ્રના જ્યારે તે પૂર્ણ ચંદ્ર થઈ જાય છે, તમને ચોક્કસપણે તબક્કાવાર એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિ તરફ પસાર થતા જવાનું છે. પછી આ લોકોને શું થઈ ગયું છે કે આ ઈમાન નથી લાવતા? અને જ્યારે કુરાન આમની સમક્ષ પડવામાં આવે છે ત્યારે સિજ્દો નથી કરતા. બલકે આ ઇનકાર કરનારા લોકો તો ઉલટાનું ખોટું ઠેરવે છે. જો કે જે કંઈ આ લોકો પોતાની કર્મ નોંધમાં જમે કરી રહ્યા છે, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે. આથી આમને દુઃખદાયક યાતનાની ખુશખબર આપી દો. અલબત્ત જે લોકો ઈમાન લઈ આવ્યા છે અને જેમણે સત્કાર્યો કર્યા છે તેમના માટે કદી ન સમાપ્ત થનાર બદલો છે. સૂરય બુરુજ بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے والسماء ذات البروج سوگن چھے مضبوط قلعہ والا آکاشنا واليوم الموعود અને તે દિવસના જેનું વચન આપવામાં આવ્યું છે અર્થાત કયામત અને જોનારાના અને જોવામાં આવનારી વસ્તુના કે માર્યા ગયા ખાડાવાળા એ ખાડાવાળા જેમાં ભડકે બળતા બળતણની આગ હતી જ્યારે તેઓ તે ખાડાના કિનારે બેઠા હતા અને તેઓ જે કંઈ ઈમાન લાવનારા લોકો સાથે કરી રહ્યા હતા તેને જોઈ રહ્યા હતા અને તે ઈમાનવાળા લોકો સાથેની તેમની દુશ્મની એ સિવાય કોઈ કારણસર ન હતી કે તેઓ એ અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા હતા જે જબરજસ્ત અને પોતે પ્રશંસિત છે જે આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે અને એ અલ્લાહ બધું જ જોઈ રહ્યો છે જે લોકોએ મોમિન પુરુષો અને સ્ત્રીઓ ઉપર જુલ્મ ગુજાર્યો અને પછી તેનાથી તોબા ન કરી ચોક્કસપણે તેમના માટે જહન્નમની યાતના છે અને તેમના માટે બાળવાની સજા છે જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કર્મો કર્યા ચોક્કસપણે તેમના માટે જન્નતના બાગ છે જેની નીચે નદીઓ વહેતી હશે આ છે મહાન સફળતા હકીકતમાં તમારા રબની પકડ ખૂબ જ સખત છે તે જ પહેલીવાર પેદા કરે છે અને તે જ ફરીવાર પેદા કરશે તે ક્ષમા આપનાર છે પ્રેમ કરનાર છે સિંહાસનનો માલિક છે فعال لما يريد مهان અને ઉચ્ચ છે અને જે કંઈ ઈચ્છે તે કરી નાખનાર છે. શું તમને લશ્કરોના સમાચાર મળ્યા છે? ફિરઔન અને સમુદના લશ્કરોના. પરંતુ જેમણે કુફર કર્યું છે તેઓ ખોટું ઠેરવવામાં લાગેલા છે. જો કે અલ્લાહે તેમને ઘેરામાં લઈ લીધા છે. بل هو قرآن مجيد تمنا کھوٹا ٹھیرواتی آ قرآن نو کائی نتھی بگڑتوں بلکہ آ قرآن اچھ درجہ وانو چھے فی لوح محفوظ اے لوح اٹلے کے پاٹی ماں انکت چھے جے سرکشت چھے سورہ تاریخ بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے والسماء والطارق سوگن چھے آکاش نا انے راترے پرگٹ تھنار نا وما અને તમે શું જાણો કે તે રાત્રે પ્રગટ થનાર શું છે? ચમકતો તારો. કોઈ પણ જીવ એવો નથી જેની ઉપર કોઈ દેખરેખ રાખનાર ન હોય. પછી જરા માનવી આ જ જોઈ લે કે તે કઈ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે. એક ઉછળનારા પાણીમાંથી પેદા કરવામાં આવ્યો છે. જે પીઠ અને છાતીના હાડકાઓ વચ્ચેથી નીકળે છે. ચોક્કસપણે તે સર્જક તેને ફરીવાર પેદા કરવા શક્તિમાન છે. જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે. એ વખતે માનવીની પાસે ન તો પોતાની કોઈ તાકાત હશે અને ન કોઈ તેની મદદ કરનાર હશે. સોગન છે વરસાદ વરસાવનાર આકાશના. અને વનસ્પતિ ઉગતી વખતે ફાટી જનાર ધરતીના. આ એક ખાતરીપૂર્વકની વાત છે. મજાક નથી. આ લોકો અર્થાત મક્કાના કાફીરો કેટલીક ચાલો ચાલી રહ્યા છે. અને હું પણ એક ચાલ ચાલી રહ્યો છું. فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ છોડી દો હે નબી, આ કાફિરોને થોડા સમય માટે આમની હાલત ઉપર છોડી દો. સૂરે આલા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સબ્બિહ ઇસ્મ રબ્બિકલ અઅલા અલ્લઝી ખલક ફસવા. હે નબી સલ્લલ્લાહુ અલેહ વસલ્લમ, પોતાના સર્વોચ્ચ રબના નામની તસ્બી કરો, જેણે પેદા કરી અને પ્રમાણ સ્થાપ્યું. વલ્લઝી કદ્દર ફહદા, જેણે તકદીર બનાવી પછી માર્ગ દેખાડ્યો. વલ્લઝી અખરજલ મરઅ, જેણે વનસ્પતિ ઉગાડી. فَجَعَلَهُ غُثَاءً أَحْوَى, પછી તેને કાળો કચરો બનાવી દીધી. سَنُقْرِئُكَ فَلَا تَنْسَى, અમે તમને પઢાવી દઈશું ત્યાર પછી તમે ભૂલશો નહીં. إِلَّا مَا شَاءَ સિવાય એના જે અલ્લાહ ઈચ્છે તે જાહેરને પણ જાણે છે, અને જે કાંઈ છુપાયેલું છે તેને પણ. અને અમે તમને સરળ પદ્ધતિની સગવડ આપીએ છીએ. આથી તમે ઉપદેશ આપો જો ઉપદેશ લાભદાયક હોય. જે વ્યક્તિ બીક રાખે છે તે ઉપદેશ સ્વીકારી લેશે. અને આનાથી દૂર ભાગશે તે અત્યંત અભાગી જે મોટા અગ્નિમાં જશે. ત્યારબાદ તેમાં ન મરશે ન જીવશે. સફળતા પામ્યો તે જેણે પવિત્રતા અપનાવી. અને પોતાના રબનું નામ યાદ કર્યું અને નમાઝ પઢી. પરંતુ તમે લોકો દુનિયાના જીવનને પસંદગી આપો છો. જો કે આખિરત વધુ સારી છે અને બાકી રહેનારી છે. આ જ વાત અગાઉ આવેલી પુસ્તિકાઓમાં પણ કહેવામાં આવી હતી. ઇબ્રાહીમ અને મૂસાની પુસ્તિકાઓમાં. સૂરે ગાશિયા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. શું તમને એ છવાઈ જનારી આફત અર્થાત કયામતના સમાચાર પહોંચ્યા છે? કેટલાક ચહેરા તે દિવસે ભયભીત હશે. સખત પરિશ્રમ કરી રહ્યા હશે, થાકી જતા હશે. ધીકતી આગમાં દાઝી રહ્યા હશે. ઉકળતા ઝરણાનું પાણી તેમને પીવા માટે આપવામાં આવશે. કાંટાળી સૂકી ઘાસ સિવાય કોઈ ખોરાક તેમના માટે નહીં હોય. જે ન તો જાડા કરે ન ભૂખ મટાડે. કેટલાક ચહેરા તે દિવસે રોનકદાર હશે. પોતાની કામગીરી પર ખુશ હશે. ઉચ્ચ દરજ્જાની જન્નતમાં હશે. કોઈ બેહુદી વાત તેઓ ત્યાં નહીં સાંભળે. તેમાં ઝરણા વહેતા હશે. તેમાં ઉચ્ચ આસનો હશે. જામ રાખેલા હશે. ગાવ તકિયાની કતારો લાગેલી હશે. અને ઉત્તમ ગાલીચા પાથરેલા હશે. આ લોકો નથી માનતા તો શું આ લોકો ઊંટોને નથી જોતા કે કેવી રીતે બનાવવામાં આવ્યા? આકાશને નથી જોતા કે કેવી રીતે ઊંચું ઉઠાવવામાં આવ્યું? પર્વતોને નથી જોતા કે કેવી રીતે જળવામાં આવ્યા? અને ધરતીને નથી જોતા કે કેવી રીતે પાથરવામાં આવી? સારું તો હે નબી સલ્લલ્લાહુ અલેહી વસલ્લમ, ઉપદેશ આપતા રહો. તમે ફકત ઉપદેશ આપનાર જ છો. કંઈ આ લોકો ઉપર બળજબરી કરનાર નથી. અલબત્ત જે વ્યક્તિ અવગણના કરશે અને ઇનકાર કરશે, તો અલ્લાહ તેને ભારે સજા આપશે. આ લોકોને અમારી તરફ જ પાછા ફરવાનું છે. પછી આમનો હિસાબ અમારે જ લેવાનો છે. સૂરે ફજ્ર. بسم الله الرحمن الرحيم. اللهنا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. والفجر سوگن چھے پرہوڑنا. وليال عشر انے دس راتونا. والشفع والوتر અને બેકી અને એકીના. વલ્લૈલ ઇઝાયસ અને રાત્રિના જ્યારે તે વિદાય થઈ રહી હોય. હલ ફી ધાલિક કસમુ લિહિજ શું આમાં કોઈ બુદ્ધિશાળી માટે કોઈ સોગંદ છે? અલમ તર કૈફ ફઅલ તમે જોયું નહીં કે તમારા રબે શું વર્તાવ કર્યો? ઊંચા સ્તંભો વાળા આદે ઇરમ સાથે. જેમના જેવી કોઈ પ્રજા દુનિયાના દેશોમાં પેદા કરવામાં આવી ન હતી. અને સમુદ્ર સાથે જેમણે ખીણમાં ખડકો કોતર્યા હતા. અને ખૂંટાવાળા ફિરૌન સાથે. આ એ લોકો હતા જેઓ દુનિયાના દેશોમાં હદથી વધી ગયા હતા. અને તેમાં ખૂબ બગાડ ફેલાવ્યો હતો. فصب عليهم ربك سوط عذاب છેવટે તમારા રબે તેમની ઉપર યાતનાનો કોડો વીજ્યો. ان ربك لبالمرصاد હકીકત આ છે કે તમારો રબ ફાંસલો તૈયાર કરી બેઠો છે. પરંતુ મનુષ્યની સ્થિતિ આ છે કે તેનો રબ જ્યારે તેની અજમાયશ કરે છે અને તેને પ્રતિષ્ઠા અને નિયમતો આપે છે ત્યારે તે કહે છે કે મારા રબે મને પ્રતિષ્ઠાવાન બનાવી દીધો. અને જ્યારે તેને અજમાયશમાં નાખે છે અને તેની રોજી તંગ કરી દે છે તો તે કહે છે કે મારા રબે મને અપમાનિત કરી દીધો. પરંતુ તમે અનાથ સાથે માનભર્યું વર્તન કરતા નથી. અને ગરીબોને ભોજન કરાવવા માટે એકબીજાને પ્રોત્સાહન આપતા નથી. ચુરા અને વારસાની સમગ્ર મિલકત સમેટી હડપ કરી જાઓ છો. અને ધનના મોહમાં બહુ ખરાબ રીતે પડેલા છો. હરગિજ નહીં, જ્યારે ધરતીને સતત કૂટી કૂટીને રેતાળ મેદાન બનાવી દેવામાં આવશે. અને તમારો રબ વિદ્યમાન થશે આ સ્થિતિમાં કે ફરિશ્તા કતારબદ્ધ ઉભા હશે. અને જહન્નમ તે દિવસે સામે લઈ આવવામાં આવશે. તે દિવસે મનુષ્યને સમજ પડશે, અને તે વખતે તેના સમજવાથી શું લાભ. તે કહેશે કે કદાચ મેં મારા આ જીવન માટે અગાઉથી કાંઈ તૈયારી કરી હોત. તો તે દિવસે અલ્લાહ જે સજા આપશે તેવી સજા આપનાર કોઈ નથી. અને અલ્લાહ જેવું બાંધશે તેવો બાંધનાર કોઈ નથી. બીજી તરફ ઇરશાદ થશે, હે સંતુષ્ટ આત્મા, ચાલ પોતાના રબ તરફ આ સ્થિતિમાં કે તું પોતાના સારા અંતી ખુશ અને પોતાના રબ સમક્ષ પસંદગી પામેલો છે. સામેલ થઈ જા મારા નેક બંદાઓમાં અને દાખલ થઈ જા મારી જન્નતમાં. સૂરે બલદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નહીં, હું સોગંદ લઉં છું આ શહેર એટલે કે મક્કાના. અને સ્થિતિ આ છે કે હે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આ શહેરમાં તમને હલાલ કરી લેવામાં આવ્યા છે. અને સોગંદ લઉં છું પિતા અર્થાત આદમ અલે સલામના અને એ સંતતિના જે તેનાથી જન્મી. હકીકતમાં અમે મનુષ્યને કષ્ટમાં પેદા કર્યો છે. શું તેણે આમ સમજી લીધું છે કે તેની ઉપર કોઈ કાબુ નહીં મેળવી શકે? કહે છે કે મેં પુષ્કળ ધન વેડફી દીધું. શું તે સમજે છે કે કોઈએ તેને નથી જોયો? أَلَمْ نَجْعَلْ لَهُ عَيْنَيْنِ وَلِسَانًا وَشَفَتَيْنِ. શું અમે તેને બે આંખો અને એક જીભ અને બે હોઠ નથી આપ્યા? અને નેકી અને બદીના બંને સ્પષ્ટ માર્ગો તેને નથી બતાવી દીધા? પરંતુ તેણે દુર્ગમ પહાડી માર્ગમાંથી પસાર થવાની હિંમત ન કરી. અને તમે શું જાણો કે શું છે તે દુર્ગમ પહાડી માર્ગ? કોઈ ગરદનને ગુલામીમાંથી મુક્ત કરાવવી અથવા ફાકાના દિવસે કોઈ નજીકના અનાથ અથવા ધૂળમાં રગદોળાતા કોઈ ગરીબને ભોજન કરાવવું. તુમ કન મિન લઝીના આમનુ વતવાસૌ બિસ્સબરિ વતવાસૌ બિલમરહમા. પછી આ ઉપરાંત આ કે મનુષ્ય એ લોકોમાં સામેલ થઈ જાય જેઓ ઈમાન લાવ્યા અને જેમણે એકબીજાને ધીરજ અને અલ્લાહની મખલૂક ઉપર દયા માટે શીખ આપી. આ છે જમણી બાજુવાળા. وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ. અને જેમણે અમારી આયતોને માનવાનો ઇનકાર કર્યો તેઓ ડાબી બાજુવાળા છે. عَلَيْهِمْ نَارٌ مُؤْصَدَةٌ. તેમની ઉપર આગ છવાયેલી હશે. સૂરય શમ્સ. બિસ્મિલ્લાહિર્રહ્માનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વશ્શમ્સિ વદુહાઝા. સૂર્ય અને તેના તડકાના સોગન. વલ્કમરિ ઇઝા તલાઝા. અને ચંદ્રના સોગન જ્યારે તે તેની પાછળ આવે છે. વન્નહારિ ઇઝા જલ્લાઝા. અને દિવસના સોગન જ્યારે તે સૂર્યને ઉઘાડું કરી દે છે. વલ્લૈલિ ઇઝા યૌશાઝા. અને રાત્રિના સોગન જ્યારે તે સૂર્યને ઢાંકી લે છે. વસ્સમાઈ વમા બનાઝા. અને આકાશના અને તે હસ્તીના સોગન જેણે તેને સ્થાપિત કર્યું. વલ્અર્ધિ વમા તુહાઝા. અને ધરતીના અને તે હસ્તીના સોગન જેણે તેને પાથરી. વનફસી વમા સવાઝા. અને માનવ જીવના અને તે હસ્તીના સોગન જેણે તેને બરાબર બનાવ્યો. ફઅલઝમહા ફુજૂરહા વતકવાઝા. પછી તેની બદી અને તેની પરહેજગારી તેની ઉપર ઇલહામ કરી દીધા. ખરેખર સફળ થયો તે જેણે નફ્સની શુદ્ધિ કરી. અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો. સમુદે પોતાના વિદ્રોહના કારણે ખોટું ઠેરવ્યું. જ્યારે તે કોમનો સૌથી વધુ દુષ્ટ માનવી વિફરી ઊભો થયો. તો અલ્લાહના રસૂલે તે લોકોને કહ્યું કે ખબરદાર, અલ્લાહની ઊંટણીને હાથ ન લગાડતા અને તેના પાણી પીવામાં અડચણ ન બનતા. પરંતુ તેમણે તેની વાત ખોટી ઠેરવી અને ઊંટણીને મારી નાખી. અંતે તેમના અપરાધની સજામાં તેમના રબે તેમની ઉપર એવી આફત મોકલી કે એકી સાથે સૌને ધૂળ ભેગા કરી દીધા. અને તેને પોતાના આ કાર્યના કોઈ દુષ્પરિણામનો કોઈ ભય નથી. સૂરહ લૈલ. بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے واللیل اذا یغشا سوگن چھے راتری نا جارے تے چھوائی جائے અને દિવસના જ્યારે તે પ્રકાશિત હોય. અને તે હસ્તીના જેણે નર અને માદાને પેદા કર્યા. હકીકતમાં તમારા પ્રયત્નો ભિન્ન પ્રકારના છે. તો જેણે અલ્લાહના માર્ગમાં ધન આપ્યું અને જે અલ્લાહની નાફરમાનીથી બચતો રહ્યો અને ભલાઈને સાચી માની. તેને અમે સરળ માર્ગની સુવિધા કરી આપીશું. અને જેણે કંજૂસી કરી અને પોતાના અલ્લાહ પ્રત્યે બેપરવાઈ દાખવી અને ભલાઈને ખોટી ઠેરવી, તેને અમે મુશ્કેલ માર્ગ માટે સુવિધા કરી આપીશું. અને તેનું ધન આખરે તેને શું કામ આવશે જ્યારે તે નાશ પામે. નિશંક માર્ગદર્શનની જવાબદારી અમારી છે. અને હકીકતમાં આખિરત અને દુનિયા બંનેના અમે જ માલિક છીએ. તો મેં તમને ચેતવી દીધા છે ભડકે બળતી આગથી. તેમાં નહીં દાજે સિવાય તે અત્યંત કમનસીબ જેણે ખોટું ઠેરવ્યું અને મુખ ફેરવી લીધું અને તેનાથી દૂર રાખવામાં આવશે તે અત્યંત પરહેજગાર જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે. તેની ઉપર કોઈનો કંઈ પણ ઉપકાર નથી જેનો બદલો તેને આપવાનો હોય. તે તો ફક્ત પોતાના સર્વોચ્ચ રબની પ્રસન્નતા મેળવવા આ કામ કરે છે. અને જરૂર તે તેનાથી પ્રસન્ન થશે. સુરય ઝુહા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે પ્રકાશિત દિવસના અને રાતના જ્યારે તે શાંતિ સાથે છવાઈ જાય. હે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, તમારા રબે તમને હરગિજ નથી છોડ્યા અને ન તે નારાજ થયો. અને ચોક્કસપણે તમારા માટે પછીનો સમય અગાઉના સમય કરતા વધુ સારો છે. અને ટૂંક સમયમાં તમારો રબ તમને એટલું આપશે કે તમે ખુશ થઈ જશો. શું તેણે તમને અનાથ ન જોયા અને પછી આશ્રય પૂરો પાડ્યો? અને તમને રસ્તાથી અજાણ જોયા અને પછી માર્ગદર્શન આપ્યું? અને તમને નિર્ધન જોયા અને પછી ધનવાન બનાવી દીધા. તેથી અનાથ ઉપર સખ્તાઈ ન કરો. અને સવાલ કરનારને ન ધુતકારો. અને પોતાના રબની નેમત વ્યક્ત કરો. સુરે અલમ નશરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલમ નશરહ લક સદરક. હે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, શું અમે તમારી છાતી તમારા માટે ઉઘાડી નથી દીધી? અને તમારા ઉપરથી તે ભારે બોજો ઉતારી દીધો જે તમારી કેડ ભાંગી નાખી રહ્યો હતો. અને તમારા માટે તમારા ઝિક્રની ખ્યાતિ ફેલાવી. તો હકીકત આ છે કે તંગીની સાથે સમૃદ્ધિ પણ છે. નિસંદેહ તંગીની સાથે સમૃદ્ધિ પણ છે. આથી જ્યારે તમે પરવારો ત્યારે ઇબાદતના શ્રમમાં લાગી જાઓ. અને પોતાના રબ તરફ જ ધ્યાન પરવો. સૂરય તીન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે અંજીર અને જૈતુનના. અને સિનાઈ પર્વતના. અને આ શાંતિપૂર્ણ શહેર એટલે કે મક્કાના. لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ. અમે માનવીને સર્વોત્તમ બંધારણ સાથે સર્જ્યો. ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ. પછી અમે તેને પાછો ફેરવી સૌ અધમોમાં અધમ બનાવી દીધો. એ લોકો સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સત્કર્મો કરતા રહ્યા કે તેમના માટે અખૂટ બદલો છે. હે નબી સલ્લલ્લાહુ અલેહ વસલ્લમ, આ પછી કોણ બદલા અને સજા વિશે તમને ખોટા ઠેરવી શકે છે? શું અલ્લાહ સૌ હાકેમોથી મહાન હાકેમ નથી? સૂરય અલક. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. اقرا بسم ربك الذي خلق. پڑھو ہے نبی صلی اللہ علیہ وسلم پوتانا رب نا نام ساتھے جنے پیدا کریو. خلق الانسان من علق. થીજેલા લોહીના એક લોચામાંથી માનવીનું સર્જન કર્યું. اقرأ وربك الأكرم. પઢો અને તમારો રબ અત્યંત ઉદાર છે. الذي علم بالقلم. જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું. علم الانسان ما لم يعلم. માનવીને તે જ્ઞાન આપ્યું જે તે જાણતો ન હતો. كلا ان الانسان ليطغى. હરગિજ નહીં, મનુષ્ય વિદ્રોહ કરે છે. એ કારણે કે તે પોતાને બિન જરૂરતમંદ જુએ છે. ઇન ઇલા રબ્બિક રુજા. જો કે ચોક્કસપણે પાછા તો તારા રબ તરફ જ ફરવાનું છે. અરઈતલ્લઝી યન્હા અબદન ઇઝા صَلَّى તમે જોઈ એ વ્યક્તિને જે એક બંદાને રોકે છે જ્યારે તે નમાઝ પડતો હોય. અરઈતા ઇન કાના અલલ હુદા તમારો શું ખ્યાલ છે જો તે બંદો સીધા માર્ગ ઉપર હોય. ઔ અમરા બિતકવા અથવા પરહેજગારીની શીખ આપતો હોય. અરઈતા ઇન કલ્લબ વતવલ્લા તમારો શું ખ્યાલ છે જો આ રોકનાર વ્યક્તિ સત્યને ખોટું ઠેરવતી અને મુખ ફેરવતી હોય. અલમ યઅલમ બિઅન્નલ્લાહા યરા શું તે નથી જાણતી કે અલ્લાહ જોઈ રહ્યો છે. હરગિજ નહીં, જો તે અટકશે નહીં તો અમે તેના કપાળના વાળ પકડીને તેને ખેંચીશું. નાસિયતિન કાઝિબતિન ખાતિઅ તે કપાળને જે જુઠ્ઠું અને સખત પાપી છે. તે બોલાવી લે પોતાના ટેકેદારોની ટોળીને. અમે પણ સજાના ફરિશ્તાઓને બોલાવી લઈશું. હરગિજ નહીં, તેની વાત ન માનો અને સિજદો કરો અને પોતાના રબની નિકટતા પ્રાપ્ત કરો. સૂરે કદ્ર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અમે આ કુરાનને કદ્રની રાત્રિમાં ઉતાર્યું છે. અને તમે શું જાણો કે કદ્રની રાત્રિ શું છે. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર કદ્રની રાત્રિ હજાર માસ કરતા વધુ બહેતર છે. તનઝલુલ મલાઇકતુ વરૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર ફરિશ્તાઓ અને રૂહ તેમાં પોતાના રબની મંજૂરીથી દરેક આદેશ લઈને ઉતરે છે. તે રાત્રિ સંપૂર્ણપણે સલામતી છે પરોઢના ઉદય સુધી. સૂરે બૈયના. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنْفَكِّينَ حَتَّى تَأْتِيَهُمُ الْبَيِّنَةُ اہلِ کتاب અને મુશરિકો માંથી જે લોકો કાફિર હતા તેઓ પોતાના કુફરથી અટકવાના ન હતા જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ પુરાવો ન આવી જાય. અર્થાત અલ્લાહ તરફથી એક રસૂલ જે પવિત્ર પુસ્તિકાઓ વાંચી સંભળાવે જેમાં તદ્દન સત્ય અને ખરા લખાણો લખેલા હોય. અગાઉ જે લોકોને કિતાબ આપવામાં આવી હતી તેમની વચ્ચે વિભાજન થયું નહીં, પરંતુ ત્યાર પછી જ કે જ્યારે તેમની પાસે સીધા માર્ગનું સ્પષ્ટ વર્ણન આવી ચૂક્યું હતું. અને તેમને આ સિવાય કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો કે અલ્લાહની બંદગી કરે, પોતાના દીનને તેના માટે જ વિશુદ્ધ કરીને, તદ્દન એકાગ્ર થઈને અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે. આ જ સંપૂર્ણ સાચો અને ખરો દીન છે. અહેલે કિતાબ અને મુશ્રિકોમાંથી જે લોકોએ કુફર કર્યું છે તેઓ ચોક્કસપણે જહન્નમની આગમાં જશે અને હંમેશા તેમાં રહેશે. આ લોકો મખલૂકમાં સૌથી દુષ્ટ છે. જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કર્મો કર્યા તેઓ ચોક્કસપણે મખલૂકમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમનો બદલો તેમના રબને ત્યાં હંમેશ રહેવાની જન્નતો છે, જેમની નીચે નદીઓ વહી રહી હશે, તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી રાજી થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા. આ બધું છે એ મનુષ્ય માટે જેણે પોતાના રબનો ભય રાખ્યો હોય. સૂરે ઝિલઝાલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે ધરતી તેની સંપૂર્ણ તીવ્રતા સાથે હલાવી નાખવામાં આવશે. અને ધરતી પોતાની ભીતરના સર્વ બોજાઓ કાઢીને બહાર નાખી દેશે. અને મનુષ્ય કહેશે કે તેને આ શું થઈ રહ્યું છે. તે દિવસે તે પોતાની ઉપર વીતેલા બનાવોનું વર્ણન કરશે. બી અન્ન રબ્બક અવહ કારણ કે તારા રબે તેને આમ કરવાનો આદેશ આપ્યો છે. તે દિવસે લોકો જુદા જુદા પાછા ફરશે જેથી તેમને તેમના કર્મો બતાવવામાં આવે. પછી જેણે રજભાર નેકી કરી હશે તે તેને જોઈ લેશે. અને જેણે રજભાર બદી કરી હશે તે તેને જોઈ લેશે. સૂરે આદ્યાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે તે ઘોડાઓના જે ફૂફાટા મારતા દોડે છે. પછી પોતાની ટાપોથી ચિંગારીઓ ખેરવે છે. પછી વહેલી સવારે છાપો મારે છે. પછી તે સમયે ધૂળની ડમરીઓ ઉડાડે છે. પછી આ જ સ્થિતિમાં કોઈ ટોળામાં જઈ ઘૂસે છે. હકીકત આ છે કે માનવી પોતાના રબનો ઘણો અપકારી છે. અને તે પોતે આ બાબતે સાક્ષી છે. અને તે ધન દોલતના મોહમાં ખરાબ રીતે સપડાયેલો છે. તો શું તેને એ સમયની જાણ નથી જ્યારે કબરોમાં જે કંઈ દટાયેલું છે તે કાઢી લેવામાં આવશે. અને હૃદયમાં જે કંઈ છુપાયેલું છે તેને બહાર કાઢી તેની તપાસ કરવામાં આવશે. ચોક્કસપણે તેમનો રબ તે દિવસે તેમનાથી સારી રીતે વાકેફ હશે. સૂરે કારિયા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. મહાન દુર્ઘટના. શું છે તે મહાન દુર્ઘટના? તમે શું જાણો કે તે મહાન દુર્ઘટના શું છે? وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ. તે દિવસ જ્યારે લોકો વિખરાયેલા પતંગિયા જેવા અને પર્વતો પીજાયેલા રંગબિરંગી ઊન જેવા હશે. પછી જેના પલ્લા ભારે હશે તે મનગમતા આરામમાં હશે. અને જેના પલ્લા હલકા હશે તેનું ઠેકાણું ઊંડી ખાઈ હશે. અને તમને શી ખબર કે તે શું વસ્તુ છે? ભડકે બળતી આગ. સુરે તકાસુર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તમને વધુ ને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધૂને ગફલતમાં નાખી રાખ્યા છે. અહીં સુધી કે આ જ ચિંતામાં તમે કબરોની નિકટ પહોંચી જાઓ છો. હરગિજ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. પછી સાંભળી લો કે હરગિજ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. હરગિજ નહીં, જો તમે ખાતરીપૂર્વક જ્ઞાન તરીકે આ વર્તનના પરિણામને જાણતા હોત તો તમારું આ વર્તન ન હોત. તમે જહન્નમ જોઈને રહેશો. પછી સાંભળી લો કે તમે ચોક્કસપણે તેને જોઈ લેશો. પછી જરૂર તે દિવસે તમારી પાસેથી આ નેમતો વિશે જવાબ માંગવામાં આવશે. સૂરે આસ્ર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કાળના સોગંદ. માનવી હકીકતમાં ખોટમાં છે. સિવાય એ લોકોના જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કરતા રહ્યા અને એકબીજાને સત્યની શિખામણ અને ધીરજની શિખામણ આપતા રહ્યા. સૂરે હુમઝા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વિનાશ છે એ દરેક વ્યક્તિ માટે જે મોઢા મોઢ લોકોને મહેણા મારવા અને પીઠ પાછળ નિંદા કરવા ટેવાયેલી છે. જેણે ધન એકઠું કર્યું અને તેને ગણી ગણીને રાખ્યું. તે સમજે છે કે તેનું ધન હંમેશા તેની પાસે રહેશે. હરગિજ નહીં, તે વ્યક્તિ તો ભૂક્કો ઉડાવી દેનારી જગ્યામાં ફેંકી દેવામાં આવશે. وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ. અને તમે શું જાણો કે તે ભૂક્કો ઉડાવી દેનારી જગ્યા શું છે? અલ્લાહની આગ ખૂબ ધગધગાવેલી, જે હૃદયો સુધી પહોંચશે. તે તેમની ઉપર ઢાંકીને બંધ કરી દેવામાં આવશે. આ સ્થિતિમાં કે તેઓ ઊંચા ઊંચા સ્તંભોમાં ઘેરાયેલા હશે. સૂરે ફીલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિ અસ્હાબિલ ફીલ. તમે જોયું નહીં કે તમારા રબે હાથીવાળાઓ સાથે શું કર્યું? અલમ યજઅલ કૈદહુમ ફી તઝલીલ. શું તેણે તેમની યુક્તિ નિષ્ફળ ન બનાવી દીધી? વઅરસલ અલયહિમ ફૈરન અબાબીલ. અને તેમની ઉપર પક્ષીઓના ટોળે ટોળા મોકલી દીધા. જે તેમની ઉપર પકવેલી માટીના પથ્થર ફેંકી રહ્યા હતા. પછી તેમની સ્થિતિ એવી કરી દીધી જાણે પશુઓએ ખાધેલું ભૂસું. સૂરે કુરેશ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કેમ કે કુરેશ ટેવાઈ ગયા. અર્થાત શિયાળા અને ઉનાળાની મુસાફરીથી ટેવાઈ ગયા. એટલે તેમને જોઈએ કે આ ઘરના રબની બંદગી કરે. જેણે આમને ભૂખથી બચાવી ખાવાનું આપ્યું અને ભયથી બચાવી શાંતિ આપી. સૂરે માઉન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તમે જોઈ તે વ્યક્તિ જે આખિરતના બદલા અને સજાને ખોટા ઠેરવે છે? એ જ તો છે જે અનાથને ધક્કા મારે છે. અને ગરીબને ભોજન આપવા માટે ઉત્તેજન આપતી નથી. પછી વિનાશ છે એ નમાઝ પઢનારા લોકો માટે. જેઓ પોતાની નમાઝ પ્રત્યે બેદરકારી સેવે છે. જેઓ દેખાડો કરે છે. અને સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ લોકોને આપવાનું ટાળે છે. સૂરે કૌસર. بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے اننا اعطیناک الکوثر اے نبی صلی اللہ علیہ وسلم امے تم نے کوثر એનાયત કરી દીધું. તો તમે પોતાના રબ માટે જ નમાઝ પઢો અને કુરબાની કરો. તમારો શત્રુ જ મૂળ કપાયેલો છે. સૂરે કાફિરૂન. بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. قل يا ايها الكافرون کہی دو کہ اے کافرو لا હું તેમની ઇબાદત નથી કરતો જેમની ઇબાદત તમે કરો છો. અને ન તમે તેની ઇબાદત કરવાના છો જેની ઇબાદત હું કરું છું. અને ન હું તેમની ઇબાદત કરવાનો છું જેમની ઇબાદત તમે કરી છે. અને ન તમે તેની ઇબાદત કરવાના છો જેની ઇબાદત હું કરું છું. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન. સૂરે નસ્ર. બિસ્મિલ્લાહિર્રહ્માનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે અલ્લાહની મદદ આવી જાય અને વિજય પ્રાપ્ત થઈ જાય. અને હે નબી, તમે જોઈ લો કે લોકો ટોળે ટોળા અલ્લાહના દીનમાં દાખલ થઈ રહ્યા છે. તો પોતાના રબની હમ્દ પ્રશંસા સાથે તેની તસ્બી કરો અને તેનાથી ક્ષમા માટે દુઆ માંગો. નિશંક તે મોટો તોબા સ્વીકારનારો છે. સૂરે લહબ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તબ્બત તૂટી ગયા અબુ લહબના હાથ અને નિષ્ફળ થઈ ગયો તે. તેનું ધન અને જે કાંઈ તેણે કમાવ્યું તે તેના કોઈ કામ ન આવ્યું. ચોક્કસપણે તેને ભડકે બળતી આગમાં નાખવામાં આવશે. અને તેની સાથે તેની પત્ની પણ, લાકડા લડાવનાર. તેની ડોકમાં મુંજનું દોડું હશે. સૂરા ઇખલાસ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કહો, તે અલ્લાહ છે, અદ્વિતીય. અલ્લાહ સૌથી બેન્યાસ છે અને સૌ તેના મહતાજ છે. ન તેનું કોઈ સંતાન છે અને ન તે કોઈનું સંતાન. અને કોઈ તેનો સમકક્ષ નથી. સૂરે ફલક. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કહો, હું પનાહ માંગુ છું પરોડના રબની. તે દરેક વસ્તુના ઉપદ્રવથી જે તેણે પેદા કરી છે. અને રાત્રિના અંધકારથી જ્યારે તે છવાઈ જાય. અને ગાંઠોમાં ફૂંકનારાઓ અથવા ફૂંકનારીઓના ઉપદ્રવથી. અને ઈર્ષાળુના ઉપદ્રવથી જ્યારે તે ઈર્ષ્યા કરે. સૂરે નાસ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કહો, હું પનાહ માંગુ છું માનવોના રબ, માનવોના બાદશાહ, માનવોના સાચા માબૂદની. તે શંકા કુશંકાઓ નાખનારના ઉપદ્રવથી જે વારંવાર પાછો આવે છે. જે લોકોના દિલોમાં શંકા કુશંકાઓ નાખે છે. પછી તે જિન્નાતોમાંથી હોય અથવા માનવોમાંથી. સદકલ્લાહુલ અઝીમ.